श्री पद्म पुराण उत्तरखंड अध्याय 61 श्री नृसि चतुर्दशी नु व्रत तथा श्री नृसि तीर्थ नो महिमा। श्री महादेव जी कहे छे, हे देवी सांभळो, हवे हूँ तमने त्रिलोक दुर्लभ व्रत नु वर्णन संभळावुं छुं, जे सांभळवाथी मनुष्य ब्रह्महत्या वगैरह पापों थी मुक्त थई जाय छे। स्वयं प्रकाश परमात्मा जारे भक्तों ने सुख आपवा माटे अवतार ले छे, ते तिथि अने मास पण पुण्यप्रद थई जाय छे। हे देवी, जेमना नामनु उच्चारण करनार पुरुष सनातन मोक्ष ने प्राप्त थई छे, ते परमात्मा कारणोना पण कारण छे, तेओ संपूर्ण विश्वना आत्मा, विश्व स्वरूप अने सौना प्रभु छे। जेमणे 12 सूर्यो ने धारण करी राख्या छे, ते ज भगवान भक्तों नु अभिष्ट सिद्ध करवा माटे महात्मा नृसि रूपे प्रकट थया हता। हे देवी, जारे हिरण्यकश्यपु नामना दैत्यनो वध करीने देवाधिदेव जगतगुरु भगवान नृसि सुखपूर्वक बिराजमान थया, त्यारे तेमना खोळामां बैठेला ज्ञानीओमां श्रेष्ठ प्रहलादजीए तेमने आ प्रमाणे प्रश्न कर्यो। हे सर्वव्यापी भगवान नारायण, नृसिनो अद्भुत रूप धारण करवावाळा तमने नमस्कार छे। हे सुरश्रेष्ठ, हूँ तमारो भक्त छु, तेथी यथार्थ वात जाणवा माटे तमने पूछू छू। हे स्वामी, तमारा प्रति मारी अभेद भक्ति अनेक प्रकारे स्थिर थई छे। प्रभो, हूँ तमने आटलो प्रिय केम छु, कारण जणावो। भगवान ऋषि बोलिया, हे वत्स, तमे पूर्व जन्ममां कोई ब्राह्मणना पुत्र हता, छतां तमे वेदोनुं अध्ययन न कर्युं। ते समये तमारुं नाम वासुदेव हतुं। ते जन्ममां तमारा वडे कोई पुण्य न थवा पाम्यू, मात्र मारा व्रतना प्रभाव थी मारा प्रत्ये तमारी भक्ति थई। पूर्व काल में ब्रह्माजीए सृष्टि रचना माटे आ उत्तम व्रतनो अनुष्ठान कर्यु हतु। मारा व्रतना प्रभाव थी ज तेमणे प्राचीन जगतनी रचना करी छे। बीजा पण घणा देवताओं ने प्राचीन ऋषिओ तथा परम बुद्धिमान राजाओए मारा उत्तम व्रतनु पालन कर्यु छे, अने तेना प्रभाव थी तेमणे सर्व प्रकारनी सिद्धिओ प्राप्त थई छे। स्त्री के पुरुष कोई पण आ उत्तम व्रत नु अनुष्ठान करे छे, तेमने हूँ सुख भोग अने मोक्ष रूपी फल आपू छू। प्रहलादे पूछ्यू, हे देवी, हवे हूँ आ व्रतनी उत्तम विधि सांभळवा चाहू छू। हे प्रभु, क्या महीना में ने क्या दिवसे आ व्रत आवे छे, विस्तार थी कहेवानी कृपा करो। भगवान ऋषि बोलिया, बेटा प्रहलाद, तमारू कल्याण थाओ, एकाग्रताथी आ व्रत ने श्रवण करो। आ व्रत मारा प्रादुर्भाव साथे संबंध धरावे छे, तेथी वैशाखना शुक्ल पक्षनी चतुर्दशी तिथि आनु अनुष्ठान करवू जोईए, एनाथी हूँ बहु संतुष्ट थाउ छू। हे पुत्र, भक्तोने सुख आपवा मारो जे रीते आविर्भाव थयो ते प्रसंग सांभळो। पश्चिम दिशामां एक विशेष कारणथी हूँ प्रगट थयो हतो। ते स्थान हवे मूल स्थान मुल्तान नामे प्रसिद्ध छे, जे परम पवित्र ने समस्त पापों नाशक छे। ते क्षेत्र में हारित नामना एक प्रसिद्ध ब्राह्मण रहता था, जे वेदों पारगामी विद्वान ने ज्ञान ध्यान में तत्पर रहवा वाला था। तेमनी पत्नी नु नाम लीलावती हतु। ते पण परम पुण्यमयी सती अने स्वामी ने आधीन रहवा वाली हती। ते बन्ने दीर्घकाल सुधी भारे तपस्या करी। तपस्या में ज तेमना 21 युग वीती गया, त्यारे ते क्षेत्र में प्रगट थईने मैं ते बन्ने ने प्रत्यक्ष दर्शन आप्या। ते समय तेमणे मने कह्यू, भगवन, जो तमे मने वरदान आपवा चाहता हो तो अत्यारे ज मने तमारा जेवो पुत्र प्राप्त थाय। बेटा प्रहलाद, तेमनी वात सांभळीने मैं उत्तर आप्यो, हे ब्रह्मन, निसंदेह हूँ तमारा बन्नेनो पुत्र छू, परंतु हूँ संपूर्ण विश्वनु सर्जन करनार साक्षात परात पर परमात्मा छू। शाश्वत सनातन पुरुष छू, तेथी गर्भ में निवास नहीं करूँ। त्यारे हारिते कह्यू, सारू एवुं ज थाओ, त्यारथी हूँ भक्तना कारणे ते क्षेत्र में निवास करूँ छू। मारा श्रेष्ठ भक्ति तीर्थ में आवीने मारा दर्शन करवा जोईए, एथी तेना बधा कष्टों ने हूँ निरंतर नाश करतो रहूँ छू। जे मनुष्य हारित अने लीलावती साथे मारा बाळ रूपनुं ध्यान करीने रात्रे मारू पूजन करे छे, ते नरथी नारायण थई जाय छे। बेटा, મારા વ્રતના દિવસે સાધકે સવારે દાંતણ કરીને ઇન્દ્રિયોને કાબુમાં રાખીને મારી સામે વ્રતનો સંકલ્પ કરવો. હે ભગવાન, આજે હું તમારું વ્રત કરીશ, તેને નિર્વિઘ્ને પૂરું કરાવજો. વ્રત કરીને દુષ્ટ પુરુષો સાથે વાતચીત કરવી નહીં. પછી મધ્યાહન કાળમાં નદી વગેરેના નિર્મળ જળમાં ઘેર દેવતાઓના કુંડમાં અથવા કોઈ તળાવની અંદર વૈદિક મંત્રો સાથે સ્નાન કરવું. માટી ગોબર રામળાનું ફળ તથા તલ લઈને બધા પાપોની શાંતિ માટે વિધિપૂર્વક સ્નાન કરવું. ત્યાર પછી બે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને સંધ્યા તર્પણ વગેરે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. ત્યાર પછી ઘરને લીપીને તેમાં સુંદર અષ્ટદળ કમળ બનાવવું. કમળની ઉપર પંચરત્ન સહિત તાંબાનો કળશ મૂકવો. કળશની ઉપર ચોખા ભરીને પાત્ર મૂકવું અને તે પાત્રમાં યથાશક્તિ સોનાની લક્ષ્મી સહિત મારી પ્રતિમા બનાવડાવીને સ્થાપિત કરવી. ત્યાર પછી તેને પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યાર પછી શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણને બોલાવીને તેના દ્વારા ભગવાનની અર્ચના કરવી. પૂજાના સ્થાન પર એક મંડળ બનાવડાવીને તેને ફૂલોથી શણગારવો. પછી ઋતુકાળના ફળ ફૂલ અને પૂજાની વિવિધ સામગ્રીથી ષોડશોપચાર પૂજન કરવું. પૂજામાં નિયમપૂર્વક રહીને મારા સંબંધી પુરાણોક્ત મંત્રોનો ઉપયોગ કરવો. જે ચંદન, કપૂર, કંકુર, ઋતુકાળના પુષ્પો તથા તુલસીદળ અને મને અર્પણ કરે છે તે અવશ્ય મુક્ત થઈ જાય છે. સમસ્ત કામનાઓની સિદ્ધિ માટે જગદગુરુ શ્રી હરિને સદા કૃષ્ણ અગરનો ધૂપ અર્પણ કરવો જોઈએ, કેમ કે તે મને બહુ જ પ્રિય છે. એક દીપ પ્રગટાવીને રાખવો જોઈએ, જે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે. પછી ઘંટડીના અવાજ સાથે આરતી ઉતારવી, ત્યાર પછી નૈવેદ્ય અર્પણ કરવું, જેનો મંત્ર આ પ્રમાણે છે. નૈવેદ્યમ શર્કરામ ચાપી ભક્ષ ભોજ્ય સમન્વિતમ દદામિ તે રમાકાંત સર્વ પાપ ક્ષયમ કુરુ. 170માં અધ્યાયનો 62મો શ્લોક. હે લક્ષ્મીકાંત, હું તમારા માટે ભક્ષ્ય ભોજન સહિત આ નૈવેદ્ય તથા શર્કરા અર્પણ કરું છું. તમે મારા સર્વ પાપોનો નાશ કરો. ત્યાર પછી ભગવાનની આ પ્રમાણે પ્રાર્થના કરવી. હે નૃષિ, હે અચ્યુત, હે દેવેશ્વર, તમારા શુભ જન્મ દિવસે હું બધા ભોગોનો પરિત્યાગ કરીને ઉપવાસ કરીશ. હે સ્વામી, તમે પ્રસન્ન થાઓ તથા મારા પાપ અને જન્મ બંધનને દૂર કરો. આમ કહીને વ્રતનું પાલન કરવું. રાત્રે ગીત વાદ્યોના ધ્વનિ સાથે જાગરણ કરવું જોઈએ. ભગવાન ઋષિની કથાની સાથે સંબંધ રાખનારા પુરાણનો પાઠ પણ કરવો જોઈએ. પછી પ્રાતઃ કાળ થાય પછી સ્નાન. પછી પૂર્વોક્ત વિધિથી મારી પૂજા કરવી. ત્યારબાદ સ્વસ્થ ચિત્ત થઈને મારી આગળ વૈષ્ણવ શ્રાદ્ધ કરવું. ત્યાર પછી આલોક અને પરલોક પર વિજયી થવાની ઈચ્છાથી સુપાત્ર બ્રાહ્મણોને નીચે લખેલી વસ્તુઓનું દાન આપવું જોઈએ. ગાય, ભૂમિ, તલ, સોનું, ઓઢવા પાથરવાના સાધનો સહિત ખાટલો, સપ્ત ધાન્ય તથા બીજી વસ્તુઓ પણ પોતાની શક્તિ અનુસાર દાન આપવી જોઈએ. શાસ્ત્રોક્ત ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો ધરણી કૃપણતા કરવી નહીં. અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને ઉત્તમ દક્ષિણા આપવી. ધનહીન વ્યક્તિએ પણ આ વ્રતનું અનુષ્ઠાન કરવું અને યથાશક્તિ દાન આપવું. મારા વ્રતમાં બધા વર્ણના લોકોનો અધિકાર છે. મારા શરણમાં આવેલા ભક્તોએ વિશેષ રૂપે આ વ્રતનું અનુષ્ઠાન અવશ્ય કરવું. સર્વેષામેવ વર્ણનામ અધિકારો અસ્તિ મદવ્રતે મદભક્તેસ્તુ વિશેષેણ કર્તવ્યમ મત્પરાયણે. 170માં અધ્યાયનો 73મો શ્લોક. શ્રી મહાદેવજી બોલ્યા. હે પાર્વતી, ત્યાર પછી વ્રતી પુરુષે આ પ્રમાણે પ્રાર્થના કરવી. વિશાળ રૂપ ધારણ કરનારા ભગવાન ઋષિ, કરોડો કાલ પણ તમને પરાસ્ત કરી શકતા નથી. હે બાલ રૂપધારી પ્રભો, તમને નમસ્કાર છે. બાલ અવસ્થા તથા બાલ રૂપ ધારણ કરવાવાળા શ્રી ઋષિ ભગવાનને નમસ્કાર છે, જે સર્વત્ર વ્યાપક, સૌને આનંદિત કરવાવાળા, સ્વતઃ પ્રગટ થવાવાળા, સર્વ જીવ સ્વરૂપ, વિશ્વના સ્વામી, દેવ સ્વરૂપ અને સૂર્યમંડળમાં સ્થિત રહેવાવાળા તે ભગવાનને પ્રણામ છે. હે દયા સિંધુ, તમને નમસ્કાર છે. તમે 23 તત્વના સાક્ષી 24મું તત્વ છો. કાલ, રુદ્ર અને અગ્નિ તમારા જ સ્વરૂપ છે. આ જગત પણ તમારાથી ભિન્ન નથી. નર અને સિંહોનું રૂપ ધારણ કરનારા આપ ભગવાનને નમસ્કાર છે. હે દેવેશ, મારા વંશમાં જે મનુષ્ય ઉત્પન્ન થઈ ચૂક્યા છે અને જે ઉત્પન્ન થવા વાળા છે તે બધાનો દુઃખદાયી ભવસાગરથી ઉદ્ધાર કરો. હે જગતપતે, હું પાતકના સમુદ્રમાં ડૂબ્યો છું. વિવિધ પ્રકારની વ્યાધિઓ જે આ સમુદ્રનું જળ છે એમાં રહેનારા જીવો મારો તિરસ્કાર કરે છે, તે કારણે હું મહાન દુઃખમાં પડી ગયો છું. હે શેષશાયી દેવેશ્વર, મને પોતાના હાથોનો સહારો આપો અને આ વ્રતથી પ્રસન્ન થઈને મને ભોગ અને મોક્ષ પ્રદાન કરો. આ પ્રમાણે પ્રાર્થના કરીને વિધિપૂર્વક દેવતાનું વિસર્જન કરવું. ભેટ ધરેલી બધી વસ્તુઓ આચાર્યને આપી દેવી. બ્રાહ્મણોને દક્ષિણાથી સંતુષ્ટ કરીને વિદાય કરવા. પછી ભગવાનનું ચિંતન કરતા રહીને ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું. તેની પાસે કાંઈ જ નથી એવો દરિદ્રી મનુષ્ય પણ જો નિયમપૂર્વક દૃષ્ટિ ચતુર્દશીનો ઉપવાસ કરે છે તો તે ખરેખર 7 જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે. જે ભક્તિપૂર્વક આ પાપનાશક વ્રતનું શ્રવણ કરે છે તેની બ્રહ્મહત્યા દૂર થઈ જાય છે. જે મનુષ્ય આ પરમ પવિત્ર અને ગોપનીય વ્રતનું કીર્તન કરે છે તે તમામ અભિલાષાઓ સાથે આ વ્રતના ફળને પ્રાપ્ત કરે છે. જે મધ્યાહન કાળમાં યથાશક્તિ આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તથા લીલાવતી દેવી સાથે હારિત મુનિ તથા ભગવાન ઋષિનું પૂજન કરે છે તેને સનાતન મોક્ષ પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, તે શ્રી નૃસિંહના પ્રસાદથી સદા મનોવાંછિત વસ્તુઓને પ્રાપ્ત કરતો રહે છે. તે તીર્થમાં પરમ પુણ્યમય સિંધુ નદી બહુ જ રમણીય છે. તેની પાસે મૂળ સ્થાન એટલે મુલતાન નામનું નગર આજે પણ હયાત છે. તે નગરનું નિર્માણ દેવતાઓએ કર્યું હતું. ત્યાં જ મહાત્મા હરિતનું નિવાસ સ્થાન છે અને તેમાં જ લીલાવતી દેવી પણ રહે છે. સિંધુ નદીની પાસે હોવાથી ત્યાં નિરંતર જળના પ્રબળ વેગનો ધ્વનિ સંભળાય છે. કળિયુગમાં ત્યાં ઘણા પાપાચારી મલેચ્છ નિવાસ કરવા લાગશે. હે પાર્વતી, ભગવાન ઋષિના પ્રાદુર્ભાવ સમયે જેવો અદ્ભુત શબ્દ થયો હતો તેવો જ પ્રતિધ્વનિ ત્યાં આજે પણ સંભળાય છે. બ્રહ્મહત્યા કરનાર, સુવર્ણ ચોરનાર, શરાબી અને ગુરુપત્ની ગામી પણ કેમ ન હોય. જો તે સિંધુ નદીના તટ પર જઈને સ્નાન કરે છે તો અવશ્ય નૃસિંહની કૃપાથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ત્યાં 10 દિવસ નિવાસ કરે છે તેમને પુણ્યાત્મા માનવા જોઈએ. જે ત્યાં માંસ શરાબનો ઉપભોગ કરે છે તે મહાપાપી છે. ભગવાન ઋષિના નામે એક જ તીર્થ છે જે બહુ ઉત્તમ અને વિસ્તૃત છે. તેના શ્રવણ માત્રથી મનુષ્ય તત્કાલ પાપ મુક્ત થઈ જાય છે. અધ્યાય 61 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.